વાલ્મીકિ રામાયણ અરણ્યકાંડ ચોથો સર્ગ શ્રીરામ અને લક્ષ્મણ દ્વારા વિરાધનો વધ. રઘુકુળના શ્રેષ્ઠ વીર કુકુત્સ કુલભૂષણ શ્રીરામ અને લક્ષ્મણને લઈને રાક્ષસ જઈ રહ્યો હતો એ જોઈને સીતા પોતાના બંને હાથ ઊંચા કરીને જોર જોરથી રડવા અને બૂમો પાડવા લાગ્યા. અરે રે, આ સત્યવાદી શીલવાન અને શુદ્ધ આચાર વિચારના દશરથ નંદન શ્રીરામ અને લક્ષ્મણને આ રૌદ્ર રૂપધારી રાક્ષસ લઈ જઈ રહ્યો છે. રાક્ષસ શિરોમણી, તને નમસ્કાર છે. આ વનમાં રીંછ, વાઘ અને ચિત્તા મને ખાઈ જશે, તેથી તું મને જ લઈ જા, પણ આ બંને કુત્સકુલ વંશી વીરોને છોડી દે. વિદેહનંદની સીતાની આ વાત સાંભળીને એ બંને વીર શ્રીરામ અને લક્ષ્મણ એ દુરાત્મા રાક્ષસનો વધ કરવાની ઉતાવળ કરવા લાગ્યા. સુમિત્રાકુમાર લક્ષ્મણે એ રાક્ષસનો ડાબો હાથ અને શ્રીરામ એનો જમણો હાથ ખૂબ ત્વરાથી તોડી નાખ્યો. ભુજાઓ તૂટી જવાથી એ મેઘ જેવો કાળો રાક્ષસ વ્યાકુળ થઈ ગયો અને તરત જ મૂર્છિત થઈને વજ્ર દ્વારા તૂટેલા પર્વત શિખરની જેમ પૃથ્વી પર પડી ગયો. પછી શ્રીરામ અને લક્ષ્મણ વિરાધને ભુજાઓથી, મુક્કાઓથી, લાતોથી મારવા લાગ્યા તથા એને ઊંચકી ઊંચકીને પછાડવા અને ભૂમિ પર કૂટવા લાગ્યા. ઘણા બાણોથી ઘાયલ અને તલવારોથી શરીરના અંગો અહીં તહીંથી કપાઈ ગયા હોવાથી તથા પૃથ્વી પર વારંવાર કૂટવા છતાં પણ એ રાક્ષસ મર્યો નહીં. અવધ્ય તથા પર્વત જેવા અચળ વિરાધને વારંવાર જોઈને ભયના અવસરે અભય આપનારા શ્રીમાન રામે લક્ષ્મણને આ વચનો કહ્યા. નરશ્રેષ્ઠ, આ રાક્ષસ તપસ્યાને લીધે વરદાન પ્રાપ્ત કરીને અવધ્ય થઈ ગયો છે અને શસ્ત્ર દ્વારા યુદ્ધમાં જીતી શકાય એમ નથી, તેથી આપણે આ નિશાચર વિરાધને પરાજિત કરવા માટે હવે ખાડો ખોદીને એમાં દાટી દઈએ. લક્ષ્મણ, હાથી જેવા ભયંકર તથા રૌદ્ર તેજના આ રાક્ષસ માટે આ વનમાં બહુ મોટો ખાડો ખોદો. આમ લક્ષ્મણને ખાડો ખોદવાની આજ્ઞા આપીને પરાક્રમી શ્રીરામ પોતાના એક પગથી વિરાધનું ગળું દબાવીને ઊભા રહી ગયા. શ્રીરામચંદ્રજીએ કહેલી વાત સાંભળીને રાક્ષસ વિરાધે નરશ્રેષ્ઠ શ્રીરામને આ વિનયપૂર્વક વાત કહી. નરશ્રેષ્ઠ, પુરુષશ્રેષ્ઠ, આપ દેવરાજ ઇન્દ્ર સમાન છો. હું આપના માથે મરાઈ ગયો, મોહવશ હું આપને ઓળખી ન શક્યો. તાત, આપના દ્વારા માતા કૌશલ્યા ઉત્તમ સંતાનવાળા બન્યા છે. હું એ જાણી ગયો કે આપ જ શ્રીરામચંદ્રજી છો. આ મહાભાગ વિદેહનંદની સીતા છે અને આ આપના નાના ભાઈ મહાયશસ્વી લક્ષ્મણ છે. મને શાપવશ આ ભયંકર રાક્ષસ દેહમાં આવવું પડ્યું છે. હું તુંબુરુ નામનો ગંધર્વ છું. કુબેરે મને રાક્ષસ થવાનો શ્રાપ આપ્યો હતો. જ્યારે મેં એને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે મહાયશસ્વી કુબેરે મને આમ કહ્યું. ગંધર્વ, જ્યારે દશરથનંદન શ્રીરામ યુદ્ધમાં તારો વધ કરશે ત્યારે તું પોતાના મૂળ સ્વરૂપને પ્રાપ્ત થઈને સ્વર્ગલોકમાં જઈશ. હું રંભા નામની અપ્સરામાં આસક્ત હતો, તેથી એક દિવસ નિશ્ચિત સમય હું એમની સેવામાં ઉપસ્થિત ન થઈ શક્યો. તેથી ક્રોધપૂર્વક રાજા વૈશ્વવર્ણે કુબેરે મને શ્રાપ આપી દીધો અને એમાંથી મુક્ત થવાનો અવધિ જણાવ્યો હતો. શત્રુ તાપન રઘુવીર, આજે આપની કૃપાથી હું એ ભયંકર શાપથી મુક્ત થઈ ગયો. આપનું કલ્યાણ થાઓ, હવે હું મારા લોકમાં જઈશ. તાત, અહીંથી દોઢ માઇલ દૂર સૂર્ય જેવા તપસ્વી, સૂર્ય જેવા તેજસ્વી, પ્રતાપી અને ધર્માત્મા મહામુનિ શરભંગ રહે છે. એમની પાસે આપ તરત ચાલ્યા જાઓ, તેઓ આપના કલ્યાણની વાત કહેશે. શ્રીરામ, આપ મારા શરીરને ખાડામાં દાટીને સકુશળ અહીંથી ચાલ્યા જાઓ. મરેલા રાક્ષસોના શરીરને ખાડામાં દાટવું એ એમના માટે સનાતન પરંપરાગત ધર્મ છે. જે રાક્ષસોને ખાડામાં દાટી દેવામાં આવે છે એમને સનાતન લોકની પ્રાપ્તિ થાય છે. શ્રીરામને આમ કહીને બાણોથી પીડિત મહાબલી વિરાધ તેના શરીરને ખાડામાં નાખી દીધા પછી એ શરીરનો ત્યાગ કરીને સ્વર્ગલોકમાં ચાલ્યો ગયો. એને કઈ રીતે ખાડામાં નાખવામાં આવ્યું એ હવે કહેવામાં આવે છે. એની વાત સાંભળીને શ્રી રઘુનાથજીએ લક્ષ્મણને આજ્ઞા આપી, લક્ષ્મણ, ભયંકર કર્મ કરનારા તથા હાથી જેવા વિકરાળ રાક્ષસ માટે આ વનમાં બહુ મોટો ખાડો ખોદો. લક્ષ્મણને ખાડો ખોદવાના આદેશ આપીને પરાક્રમી શ્રીરામ એક પગે વિરાધનો ગોળો દબાવીને ઊભા રહી ગયા. પછી લક્ષ્મણે પાવડો લઈને વિશાળકાય વિરાધની પાસે જ બહુ મોટો ખાડો ખોદીને તૈયાર કર્યો. પછી શ્રીરામે એના ગળા પરથી પગ ઉપાડી લીધો. લક્ષ્મણે ખૂંટા જેવા કાન ધરાવતા એ રાક્ષસ વિરાધને ઉપાડીને એ ખાડામાં નાખી દીધો. એ સમયે ભયંકર અવાજે મોટે મોટેથી ગર્જના કરી રહ્યો હતો. યુદ્ધમાં સ્થિર રહીને છિદ્રતાપૂર્વક પરાક્રમ દેખાડનારા એ બંને ભાઈ શ્રીરામ અને લક્ષ્મણ રણભૂમિમાં ક્રૂર કર્મીએ ભયંકર રાક્ષસ વિરાધને બળપૂર્વક ઉપાડીને ખાડામાં નાખી દીધો. એ વખતે એ જોર જોરથી ચીસો પાડતો હતો. એને ખાડામાં નાખીને એ બંને ભાઈઓ ઘણા પ્રસન્ન થયા. આ મોટા આસુર વિરાધનો તીક્ષ્ણ શસ્ત્રથી વધ થવાનો નથી એમ જાણીને અત્યંત કુશળ બંને ભાઈ નરશ્રેષ્ઠ એવા શ્રીરામ અને લક્ષ્મણે એ વખતે ખાડો ખોદીને એ ખાડામાં એને ફેંકી દીધો અને એને માટીથી પૂરીને એ રાક્ષસનો વધ કરી દીધો. વાસ્તવમાં શ્રીરામના હાથે જ હઠપૂર્વક એ મરવા ઈચ્છતો હતો. એ પોતાની ઈચ્છા મુજબના મૃત્યુની પ્રાપ્તિના ઉદ્દેશ્યથી વનચારી વિરાધે પોતે જ શ્રીરામને વાત જણાવી દીધી હતી કે શસ્ત્ર દ્વારા મારો વધ નહીં થશે નહીં. એની કહેલી વાત સાંભળીને શ્રીરામે એને ખાડામાં દાટી દેવાનો વિચાર કર્યો હતો. જ્યારે એને ખાડામાં નાખવામાં આવી રહ્યો હતો ત્યારે અતિ બળવાન રાક્ષસે પોતાની ચીસોથી આખા વનપ્રદેશને ગુંજવી કાઢ્યો હતો. રાક્ષસ વિરાધને પૃથ્વીની અંદર ખાડામાં નાખીને શ્રીરામે અને લક્ષ્મણે ઘણી પ્રસન્નતાપૂર્વક એના પર ઘણા બધા પથ્થરો નાખી દઈને એ ખાડાને પૂરી દીધો. પછી તેઓ નિર્ભયતાપૂર્વક એ મોટા વનમાં આનંદપૂર્વક વિચરવા લાગ્યા. આમે રાક્ષસનો વધ કરીને મિથિલેશ કુમારી સીતાને સાથે લઈને સોનાના અદ્ભુત ધનુષ્યથી શોભતા એ બંને ભાઈ આકાશમાં રહેલા ચંદ્રમા અને સૂર્યની જેમ એ મોટા વનમાં પ્રસન્નતાપૂર્વક વિચારવા લાગ્યા. આ રીતે શ્રી વાલ્મીકિ રચિત આર શ્રવણ આદિ કાવ્યના અરણ્યકાંડમાં ચોથો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.